अखलेश सत्यम् पुत्रादपि धनभाजां भीते सर्वत्रैषा विहितारीति भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढमते। अर्थम अनर्थम भावय नित्यम। पैसा में अनर्थ घना छे, सुख लेश मात्र नथी। धनपतियों ने पण दीकराओ थी डर छे, बधे ज आवी रीति छे। એમ કહીને શંકરાચાર્યજી એમ કહે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, પણ આપણે ભજ ગોવિંદમ નથી કરતા, ભજ કલંદરમ ભજ કલંદરમ। કલંદર પૈસો, પૈસાનું જેટલું ભજન થાય છે એટલું ગોવિંદનું ભજન થતું નથી। પૈસો કોઈને ક્યારેય અબખે પડતો નથી, એટલે એના પ્રત્યે નફરત ક્યારેય નથી થતી। રૂપિયો ખાવાની ચીજ નથી, છતાંય એને જોઈને પાણી આવે છે। ખાવાનું કોઈ બતાવે તો પાછળ પાછળ જાય, ગદબ પાછળ બકરી જાય એમ। પણ રૂપિયા પાછળ પાછળ પણ માણસ જાય છે, રોકવા છતાંય કોઈ પૈસામાંથી પાછો વળતો નથી, ભલે ને આપણે ગમે એટલું સાંભળીએ। અને જીવ જલ્દી ભજનમાં જોડાતો નથી, સાંભળ્યા પછી વિચાર આવવો, ચટકી લાગી જવી, નિર્ણય કરી લેવો। તમારે બધા ટાર્ગેટ બનાવતા હોય ને, આ વર્ષે આટલું ટર્ન ઓવર કરવું છે અને આટલો બેનિફિટ કરવો છે, એટલું હોય જ એમ ભજનમાં એવું ખરું કે આ વર્ષે આ તો આટલું ભજન કરી જ લેવું છે? થાય તો થાય, નહીં તો શું, ન કરે તો અગવડતા જ નથી પડતી કાંઈ, કોઈ પૂછતું નથી, ઘરમાં કોઈ ગગલાવતા નથી, રૂપિયા ઓછા લાવો તો કકળાટ કરી મૂકે, પણ માળા કરો ઓછી કરો તો કોઈ થોડો કકળાટ કરે છે, ઉલટાની વધારે કરો તો કકળાટ કરે, બહુ નરસિંહ મહેતા થઈ ગયા છો, બૈરાવ ભજન કરે તો કે હવે ભાઈ મીરાબાઈનો અવતાર જોઈ લ્યો। ભજનમાં જીવ જોડવો જોડાવો એ બહુ કઠણ છે, છતાંય ઘણા લોકોને સાંભળીને જરૂર થાય છે અને ભજન કરતા થાય છે। ભગવાનનું નામ છે તો હીરાનો વેપાર છે, હીરાના વેપારમાં તો ભાઈ બધા તો ન જ પડે ને, એમાં મંદીના પીરિયડમાં તો ના જ પડે એમ। મંદી એટલે આ કલયુગનું વાતાવરણ, સતયુગમાં તો સૌ જોડાય ભગવાનમાં, આવા કલયુગમાં જોડાવવું એ મંદીનો પીરિયડ છે, અને એમાં ભગવાનના નામનો વેપાર કરવો છાતીવાળાનું કામ છે। એ કોણ કરે? જેને દૂરદ્રષ્ટિ હોય, દૂરંદેશી હોય, એ સમજે કે આ હમણાં પીરિયડ મંદીના પૂરા થઈ જશે, પછી આપણું જ માર્કેટ છે, તો એ જે તેમાં બધું રોકાણ કરે ને, હવે અત્યારે બેઠું છે બરાબર છે, પણ પછી જમીનનું ઉંચકાવાનું જ છે, પછી હીરાનું ઉંચકાવાનું છે, એને ખબર હોય માર્કેટ, એમ જે સમજી જાય કે પછી ભજન જ કામ આવવાનું છે તો એ રોકાણ કરે. પણ મૂળ સમજવાની વાત કે પૈસામાં દુઃખ છે, ભજનમાં સુખ છે. એ ભજનમાં શું સુખ છે એનું આપણે સાંભળીએ છીએ. તો એ વાત આપણે જોતા હતા કે ભાઈ ભજન સુખકારી છે. પૈસો તો સાચો હોય કઠણ છે, અને ભજન એટલું સરળ છે, ભગવાનના નામનું સ્મરણ કરવું. છેલ્લે આપણે એ જોઈને ઉલટું સુલટું ગમે તેમ કરે તોય ભજનનું ફળ મળે, બોલવામાં ગમે તેમ લોચા મારે તોય ભગવાનના નામનો જપનું ફળ મળે, વેપારમાં બોલવામાં લોચો મારે તો ઊંધું થઈ જાય, સેજે જ કાંઈ ભૂલાઈ જાય કે જીવ આડાવળી બોલી જાય, ખોટે પણ જાય ને. લેતી દેતીમાં ધ્યાન ન રહ્યું હોય તો 200-500 ની નોટ ઓછી વહી જાય તો, અથવા વધુ દેવાઈ જાય તો ખોટ પડે. ભજનમાં એવું થતું નથી, ભજન કરો ખોટ આવે જ નહીં. એ કેવું લ્યો, એક જણો દુકાને આવીને ઊભો રહ્યો, જીન્સનું પેન્ટ હતું સરસ, એને કીધું કે આ કેટલાનું, તો કે 700 રૂપિયા અને 75, 775. ઓલો કે હમણાં મેં નજરે જોયું પેલો લઈને ગયો, 700 રૂપિયામાં લઈને ગયો, અને મને તમે 775 કહો છો, પણ ઓલો તોતળ્યો હતો. એટલે એ કે વાત સાચી, પણ હું 75 બોલું એ પહેલા લઈને વિયો ગયો. સાતસો બોલ્યો ત્યારે 700 મૂકીને નીકળી ગયો, એ 700 પછી 75 બોલવા વાર લાગી ગઈ, ત્યાં પેલો મૂકીને વિયો ગયો. લ્યો બોલો, જો ભૂલ પડી તો ખોટ ગઈ ને, એમ ભગવાનના નામ જપ કરવામાં ગમે એટલી ભૂલ પડે પણ ક્યારેય ખોટ આવતી નથી. સ્વામી બોલાણું, નારાયણ રહી ગયું બોલવાનું તોય કામ થઈ જાય, અને સ્વામી રહી ગયું નારાયણ બોલાઈ ગયું તોય કામ થાય, એટલે ખોટ જતી જ નથી. કેવું સુખકારી છે આપણે જોયું કે શારીરિક પીડાઓમાં ભગવાનનું નામ સ્મરણ કેવો કામ કરે છે એના આપણે પ્રસંગ જોયો. એવી જ બીજી પીડા છે તે માનસિક પીડા છે. શરીરની પીડાઓ અલગ છે અને માનસિક પીડા પણ અલગ છે. શરીરમાં કાંઈ પીડા ન હોય પણ તોય બીજી ઘણી બધી બાબતોને લીધે માનસિક પીડા હોય. માનસિક પીડામાં પહેલી એ વાત છે અશાંતિ, કાંઈ પણ વિપરીત પરિસ્થિતિ થાય તો અશાંતિ થાય. તો ઘણાના એવા અનુભવ હશે કે અશાંતિ હોય ત્યારે જો બેસી જાય ભગવાનનું નામ જપવા માંડે તો ધીમે ધીમે 5-10 મિનિટમાં જપ કરતાં કરતાં પરમ શાંતિ થઈ જાય. ઘણાનો એવો અનુભવ હશે. ગામ નામઠામ નહીં કહું પણ એક હરિભગત તો નહોતા, પણ સર્વધર્મ પ્રેમી માણસ, આપણી સાથે કાંઈક થોડી ઓળખાણ તો, વ્યવહારિક કૌટુંબિક બધી સમસ્યાઓ હોય. ને થોડા વખત પહેલાં એમણે ફોન કર્યો, આવું બધું છે ને, હેરાન હેરાન થઈ ગયો નામ ને ત્યાં. એ કીધું તમારી શ્રદ્ધા છે જે હોય તો ભજન કરો, કે હનુમાનજીને યાદ કરો. મેં કહેતો હનુમાન ચાલીસા કરો અને સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરો જેટલી થાય એટલી. હા એ વાત સાચી હો, પણ કાંઈ જીવ એમ કરે? દુઃખ તો બધાને છે, પણ ભજન કોણ કરે? સૌને મટાડી દેવું છે, પણ ભજન કરવા કોઈ બેસે છે? અને બેસે છે તો ભજન કરે તો દુઃખ જાય, દૂર થાય. ઠંડી લાગતી હોય અને તાપવા ન બેસે તો ક્યાંથી ઠંડી ઉડે? દુઃખની રાડ્યો પાડે છે પણ કોઈ ભજન કરવા બેસતું નથી. ભજન કરવું જોઈએ. એ એક ને બે જેવી વાત છે. એટલે પેલા ભાઈને આપણે તો કીધું, પણ કરવું તો એને પડે ને, થોડુંક કરવું તો પડે. થોડું ઘણું કરે ને પછી ચિંતાઓ જ કરી રાખે. એમાં પછી એનો ફોન આવ્યો, મને કે સ્વામી આજે તો આવું થયું. શું થયું? મેં કીધું રાત્રે 2 વાગે લબક ઝબક ઊંઘ આવી ને પછી તો ઊંઘ ઉડી ગઈ, તો ઊંઘ આવે જ નહીં. ચિંતાઓ ચિંતાઓ ચિંતાઓના જાળા, અને મન મૂંઝાય, નામ થાય ને તેમ થાય. પછી મને એમ થયું કે સ્વામીએ કીધું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, તે હું તો પછી બેસી ગયો. કે એ માંડ્યો પછી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાતને 2 વાગે કરવા. મજા તો બહુ આવી. એમ કરતાં કરતાં થોડી ઊંઘ આવી ગઈ. સવારે પાછું ઊઠી ગયો. પછી મને એમ થયું કે થોડુંક સારું તો લાગ્યું, ભજનય થયું. તે હાલને સ્વામીએ કીધું છે તો સ્વામિનારાયણ મંદિરે દર્શને જાઉં. તે હાલીને કે સ્વામી હું તો દર્શને ઉપડ્યો. થોડું છેટું થાય પણ પહોંચી ગયો. ત્યાં જઈને પછી લાંબો થઈને પડી ગયો ઠાકોરજી પાસે. હાલીને થાક્યો તો તે હું તો પડ્યો રહ્યો, મને આળું ઉઠાય નહીં. પણ એમાં મને એવો અનુભવ થયો કે મારે માથે અને પીઠ ઉપર કોઈ હાથ ફેરવતું હતું. કે થાક બહુ લાગ્યો છે, સારું નથી એમ. આમ એવો મજાનો હાથ ફરતો હતો. હાથ ફરતો બંધ થયો ને પછી હું જાગ્યો. મારું બહુ સરસ હળવાશ થઈ ગઈ. પછી મને થયું કે આ ભજનમાં કાંઈક છે તો ખરું. એટલે પછી સ્વામી હું તો મંડી જ પડ્યો. સારું, મંડી મંડી પડો, બીજું શું. પછી 8-10 દિવસ થયા ને ત્યાં પાછો ફોન આવ્યો. એટલા બધા ખુશ, મને કે સ્વામી શું થયું, ભગવાન સ્વામિનારાયણે એવી દયા કરી. મારા કુટુંબના ને વ્યવહારના ને પૈસાના ને અટવાયેલા ને એટલા બધા પ્રશ્નો હતા કે કોઈ રીતે મનાય કે કઈ રીતે હળહુસતી નહોતી. એ સામેથી ઓકે બધા પ્રશ્નો ઉકલી ગયા. સામેથી આવ્યા ને કે લ્યો શિયાળો છે, તળદિયા ખાશો? તારે ખાય કેમ ન ખાય? તો 1 કિલો અડદિયો મને આપ્યો, એક એને ઘરમાં રાખ્યો અને પછી કે તમે આવજો ને બેસજો ને આ તમારું ને આટલું આ ના પૂરવા. એ બધા જ પ્રશ્નો હળવા થઈ ગયા છે અને મને કોઈ ચિંતા નથી. બહુ સારું થઈ ગયું. પણ એને આજે 1.5 મહિનો થયો પછી ફોન નથી આવ્યો. જીવને કામ થઈ જાય ને પછી કોઈની ગરજ રહેતી નથી. કામ પત્યા પછી ભગવાન અને ભગવાનના ભક્તો સાધુને ભૂલે નહીં તો ખરું કહેવાય, પણ પછી પાછા એ માયામાં બધા અટવાઈ જાય છે, પછી કોઈ સાંભળતો નથી. વળી પાછું દુઃખ આવે તે વળી પાછા સાંભળે એવું છે. પણ પછી તો બધું ડિસ્કાઉન્ટમાં વાત થાય ને, પછી ઠાકોરજી ડિસ્કાઉન્ટ કરી નાખે ને બધી. એટલે ચેતવાની જરૂર છે. પણ મૂળ વાત, અશાંતિ કાઢી નાખે. ભગવાનનું ભજન ખરા દિલથી ભાવથી થાય તો કાંઈ. આપણે અહીંયા સભામાં કદાચ નાનજીભાઈ હળિયલ નાનજીભાઈ બેઠા હશે તો હવે અમદાવાદમાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમદાવાદના જ, નાનકડી કંઈક એક નોકરી મળી, પછી ટૂંકો પગાર, પણ હવે એના ઘરવાળાને બધા હોય તે અહીંયા લઈ આવી અમદાવાદમાં. એ લઈને અહીંયા લેવા ગયા અને આવ્યા. એમાં થોડા દિવસ જાય એમાં કોણ જાણે શેઠનો મગજ શું ફેર્યો. હવે આ નોકરી ઉપર તો પરિવાર લેવા ગયા હતા, એ લઈને આવ્યા તો એટલે નોકરીમાં છૂટા કરી દીધા. હવે શું કરવું? અમદાવાદમાં કરવું શું અને બૈરાને કેવું શું કે અમે તમને મોટે ઉપાડે લાવ્યા પણ હવે આનું કરવું શું, કાંઈ બોલાય નહીં. અને શેઠે તો ધક્કો મારી દીધો, એવા મૂંઝાઈ ગયા, અશાંતિ આવી ને. પણ ડાપણનું કામ સીધા અહીંયા સાધુ આશ્રમ જૂનો હતો ને ત્યારે આપણે મેમનગર ગુરુકુળમાં, બસ ત્યાં આવીને બસ માળા કરવા બેસી ગયા. જે કરવું એ આણે કરવાનું છે, હું કોને કહેવા જાઉં. માળા કરવા બેસી જ ગયા, બેસી જ ગયા. બસ એ સૂઝવું જોઈએ એમ. આપણે તો પછી ઓલાને ફોન કરીને એમાં જ તકલીફ થતી છે એવું લાગે છે. આ તો કે મારે કાંઈ કરવું નથી. આને બીજું સૂજે મેં હતું નહીં, બીજું કોઈ ઓળખતું નહોતું. એટલે આ સિવાય આપણે જોઈએ, પેલા કીધું હતું ને બધા રસ્તા બંધ થઈ જાય પછી આ રસ્તો આપણને, પણ એને સૂજવું જોઈએ એમ. નહીંતર આપણે ટોલ ટપામાં વાત કાઢી નાખીએ, બીજાને અગર આપણે દુઃખ કથવામાં વાત કાઢી નાખીએ, સમય કાઢી નાખીએ, એમ આપણો સમય નીકળી જાય પણ કરવાનું થાય નહીં. આને બધું મૂકીને માળા કરવા બેસી જ ગયા, બેસી જ ગયા, બેસી જ ગયા. એ સમય ધીમે ધીમે સર સર સર સર સર પધાર સધાર અમર એ હલતો ગયો. અત્યારે બન્યું એવું, ચિંતા તો થાય ને, સામો બેઠો છે આમનો ગોયા જેવો, ભલે આડો કાચ હોય પણ જોઈએ તો રાખે ને આમ. તો એની પાડોશમાં જે ભાઈ રહેતા હતા ને એને ખ્યાલ આવ્યો કે ભાઈ નાનજીભાઈને તો ઓલા નોકરીમાં કાઢી નાખ્યા છે, એમના માણસને મોકલ્યો, જાઓ ને ગોતી આવો ને ગમે ત્યાંથી એને ગોતી આવો, આપણે રાખી લઈએ. તે ઓલો પૂછતો પૂછતો અહીં આવ્યો, આવીને કે ભાઈ નાનજીભાઈ તમે અહીં બેઠા છો, આપણે હા હા એ બોલાવે છે એ કે અમારા માણસની જરૂર છે, તમે આવી જાઓ. હાલો ને આ તૈયાર જ છું કઈ. અને ગોઠવાઈ ગયા, આજે સારામાં સારી રીતે પગાર ને ધોરણ બધી રીતે સુખી છે. પછી આપણે ગંધશ્યામભાઈ અહીં બેઠા છે તો ના દીકરી મેડિકલમાં એડમિશન જામનગર લેવું, મમ્મી પપ્પા ને દીકરી બધા ત્યાં ગયા. હવે વેઇટિંગમાં બેઠા હોય પણ ઓલા બધા ત્યાં એનાઉન્સને નોટિસ બોર્ડ ઉપર એમને સીધું આમ ડિસ્પ્લે થયા રાખતું હોય કે આ ફૂલ છે, આ વિભાગ ફૂલ છે, આ ફૂલ છે. હવે અહીંયા તો ધબકારા વધતા જાય ને, બધું ફૂલ થઈ જાય તો અમે કેવી રીતે ગોઠવાય. એમનો વારો આવ્યો ને અંદર ગયા ત્યારે ગાયનેકોલોજીસ્ટની એક જ જગ્યા ખાલી એ એમની દીકરીને આપી. પણ એ દરમિયાન આને જ્યારે એવું થયું ત્યારે બસ માળા જ મીંડા કરવા, વેઇટિંગમાં બેઠા બેઠા શું કર્યું, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ માળા એવી પોગી ગઈ ને એક જગ્યા રાખી દીધી તે ગોઠવાઈ ગયા. એ વાત તો ઠીક છે. પછી એનું ભણતર ચાલુ થયું, એમડીનું છેલ્લું વર્ષ, અને એમાં પેશન્ટનો ઈલાજ કરવાનો, ઓપરેશન કરવાનું ને બધું જે હશે એ. હવે થોડો અંદર અંદર ઘણાને કોઈ ઈર્ષાભાવ હોય, કોઈને આંટી પડી હોય, આવું હોય તેવું હોય, એટલે નડવાના તો માણસના સ્વભાવ છે. તો એમાં એક કેસ એટલો બધો ક્રિટિકલ અને એમ કોમ્પ્લિકેટેડ જટિલ કે જે લગભગ ઓપરેશન નિષ્ફળ જાય. હવે એ ઓપરેશન આ દીકરીને સોંપ્યું કે જે ફેલ જ જાય. હવે એ મહિલા મુસ્લિમ મહિલા બાઈ, રોગ એવો થયેલો કે જે સફળ થાય નહીં ઓપરેશન, અને એ નિષ્ફળ જાય, પરિણામે આના રિઝલ્ટ ઉપર અસર પડે અને એને ઘણું બધું સહન કરવું પડે, આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરે. પણ હવે એવું આપ્યું જ સામેથી એવું ગોઠવી, એટલે છોકરી દીકરી મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું. એટલે એ તો રડવા માંડી, કેરિયરનો પ્રશ્ન છે ને આ તો. એટલે ઘરે પપ્પાને બધા ફોન કર્યો કે બસ હું તો મારી પાછળ ઘણા વખતથી આ બધા પડી ગયા છે ને મને ખૂબ હેરાન કરે છે ને પરેશાન કરે છે ને અત્યારે પણ મને આવું આપ્યું છે ને આમાં તો આવા જ રિઝલ્ટ આવે ને પછી હવે મારે કંઈ ઓપરેશન કરવા જવું નથી, કાલે ઓપરેશનમાં જવાનું તો મારે ભણવું જ નથી, મૂકી દેવું છે. એટલી બધી ડિપ્રેશનમાં આવી ગઈ. થઈ જાય એ તો જે ભણતા હોય એને ખબર હોય. એટલે આ એમણે કીધું ઘનશ્યામભાઈ કે એવું ન હોય, તારી મમ્મી હમણાં હમણાં ત્યાં આવે છે, અહીંથી સવારે તને મળી જશે જામનગર. ધીરજથી આરામ કરો, ભજન કરો. રાત્રે એના મમ્મી નીકળી ગયા, સવારે પહોંચી ગયા, મળ્યા, આશ્વાસન આપ્યું હશે, એના મેડિકલ કોલેજે મૂકવા ગયા. પછી એને કીધું તું જા ને હું જાઉં છું આપણે સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજની સામે બેસીને માળા કરું છું, મહારાજ છે ને. પછી બેસી જ ગયા ઘનશ્યામ મહારાજ પાસે માળા કરવા એના બાબત. અને આમણે પેશન્ટને 7:30 વાગે અંદર લીધા, ઓપરેશનનું બધું શરૂ કર્યું. ઓપરેશન કંઈક 2 કલાક જેવું ચાલ્યું છે, એકદમ સક્સેસ ઓપરેશન, સફળ ઓપરેશન થઈ ગયું. એકદમ બહાર આવ્યા, વિરોધીઓએ પણ વધાવી કે ભાઈ તે દીકરી આમાં તે પાર ઉતરાય જ નહીં. એના મમ્મી એ આવી મેડમ, પણ પહેલાં હરખના આંસુ આવી ગયા. એ કે તમે ભજન કર્યું ને બા, મારી પાસે કોઈક ઊભું હતું અને એ મને સતત દોરવણી આપતું હતું કે તું આમ કર આમ કર, એટલે ઓપરેશન સફળ થયું. બાકી બીજું કોઈ રીતે સફળ થાય એમ હતું નહીં, પરખાતું નહોતું, પણ કોઈ મારી પાસે હતું કે જે મને દોરવણી આપતું હતું. ત્યારે આપણને વિચાર આવે કે જો માળા કરે ને ભજન કરે ને પુકાર કરે તો ભગવાન સ્વામિનારાયણ ઓપરેશન કરાવવા આવે છે એમ. એટલે માનસિક અશાંતિ દૂર કરે ભજન કરે તો. બીજી માનસિક જે પીડા છે એ ભય છે. અને ભય હરે ભગવાનનું નામ સ્મરણ. ગાંધીજી નાના હતા, ખૂબ અંધારાથી ડરતા હતા, તમને ખબર છે, ખબર છે ને? તો એને આત્મકથામાં બધું લખ્યું છે ને, બાળપણમાં એ અંધારાથી બહુ જ ડરતા હતા. પછી એમની રંભા નામની દાસીને કહ્યું કે નોકરાણી હતા, એને કહ્યું કે રંભા મને અંધારામાં બીક બહુ લાગે છે. એ રંભા એની ગુરુ લ્યો. એમણે કીધું, અરે મોહનદાસ, અંધારામાં બીક લાગતી હોય ને આપણને, ક્યાંય પણ બીક લાગતી હોય, આપણે રામ નામનો જપ કરું, રામ રામ રામ રામ કરું, ભય બધો ભાગી જાય, ભગવાન આપણી રક્ષા કરે. એમ નાનું કુમળું માનસ અને રામ રામ કરીએ તો ભય ભાગી જાય. અને એ બીજ રોપ્યા અને એનો ભય ભાગ્યો. જોવો માનસિક ભય, બ્રિટિશ સરકારના લશ્કરોના તોપના ગોળા સામે પણ એ માણસ ડગ્યો નહીં, એવો નિર્ભય પુરુષ થયા. જે અંધારામાં બીતો હતો એને બ્રિટિશ સરકારની તોપને બંદૂકો લશ્કર ડરાવી ના શક્યું. એની સામે છાતી ગોળ મેજી પરિષદમાં સંકોચ જેવો ભય નહીં, ટૂંકી પોતરી ફકીર જેવો વ્યસ્ત થઈને ગોળ મેજી પરિષદમાં લંડનમાં બેસે એની સામે. ઓલો આખી આલમનો બાદશાહ હોય, હે બેસે, કોઈ જાતનો ભય નહીં. સાબરમતી આશ્રમને એમને સ્થાપ્યો તો એક બાજુ સ્મશાન દુધેશ્વરનો ઘાટલો અને એક બાજુ સાબરમતી જેલ, વચમાં આશ્રમ, એકે સારું ઠેકાણું કરું. એક બાજુ જેલ ને એક બાજુ દુધેશ્વર અગ્નિ સંસ્કારનો ઘાટ, વચ્ચે સાબરમતી આશ્રમ ગાંધીજીએ સ્થાપ્યો. ત્યાં રહ્યા. કોઈએ કીધું, બાપુ આ ઠેકાણું, આ બાજુ સ્મશાન ને આ બાજુ જેલ, વચમાં તમે લીધું, તો કે આ સમજીને રાખ્યું છે આઝાદીની લડતમાં જેને ચાલવું હોય લડવું હોય એને બે માટે તૈયારી રાખવી જોઈએ, એટલા માટે આ નાખ્યું. એ ડોસાની સૂજ જોવો, એ કે જેલમાં જવાની તૈયારી હોવી જોઈએ, છેવટે મરવાની પણ તૈયારી હોય, એટલે બે બાજુની વચમાં આશ્રમ નાખ્યો છે. કેવો નિર્ભય પુરુષ થયો. મારે એ વાત કરવાની છે કે રામ નામ જપતા જપતા એ કેટલો નિર્ભય થયા. ભગવાનનું નામ જપે એટલે મનસમાંથી ભય ભાગી જાય છે, એના પ્રમાણો છે. આપણા ત્રિકમ બાબા ધરમપુરના, આપણે એન્જિનિયર ગુરુકુળના ભૂતપૂર્વ રાજકોટથી માંડીને વિદ્યાર્થી સરકારી એન્જિનિયર, પણ એક ખોટો પૈસો જિંદગીમાં ક્યાંય લીધો નહીં, ને એક પ્રામાણિક ધંધો સરકારી નોકરી, નહીંતર ઘણું થાય એમાં આડાવળું તમે જાણો છો. ઘણીવાર તો પણ એવા અલગારી, ઘણીવાર પટાવાળો હારા લુગડા પહેરીને આવ્યો હોય એની ઓફિસમાં, તો કોઈને પટાવાળો ઓફિસર લાગે અને આ ઓફિસર હોય હકીકત, એવા અલગારી કપડાની પેલી કાંઈ પડી નહીં. પણ એવડા મોટા ઓફિસર છતાંય આપણે વર્ષો સુધી અમદાવાદ ગુરુકુળ થયું ત્યારે આ બાજુ આવ્યા, પેલા હતું ત્યાં, પણ નાનામાં નાના છોકરાઓના જાજરું સાફ કરે, મૂતરડીઓ સાફ કરે, સવારમાં વહેલા ઉઠી શાકભાજી રેકડી લઈને જવાનું, મજૂર કામ કરે એનાથી ને હલકું કામ એ કરતા, ગટરો સાફ કરે, મૂતળીના ખાળિયા સાફ કરે, જાજરું સાફ કરે. અને એ 700-800 છોકરાને જાજરું, એ જૂના જમાનાના તમે જોયા હતા ને એ બધા, એ સાફ કરતા. સુખેથી રહી શકે એવા માણસો આવી નાની સેવા કરી છે વર્ષો સુધી, અને હજી તમારે એન્જિનિયરિંગનું કામ અહીંયા છારોડી મેમનગર એ કરે જ છે, એટલી સેવા એની. જો આટલી સેવા કરનારા તો પુરુષો બહુ ઓછા મળે. આખી જિંદગી ખર્ચી નાખી, નિવૃત્ત થઈ નહીં, ઘરે જવું નહીં, જવું હોય તો ગયા માત્ર જવું, અને ચંદનનું લાકડું જેમ ઘસાઈ જાય એમ સેવા જ કરવી, સેવા જ કરવી, ભજન કરવું, કીર્તન કરવું. પાછા રોજ 108 કીર્તન બોલવાના, પાછા રોજ 108 રોજ કીર્તન બોલવાના, મંત્ર લખન કરવાના, ભજન કરવાના, સેવા કરવાની. પછી કોઈ જમવામાં ડિમાન્ડ નહીં, નહીતર આટલી સેવા કરતો એને હથેળીમાં સાચવવો પડે. ચા કોફી દૂધ એનું કોઈ વ્યસન નહીં, કઈ જોઈએ નહીં, ધડો લેવાની જરૂર છો. તમે તો બેદી હરખી સેવા કરી હોય ને તોય તમને પાણી ન પૂછાય, પેલું ન પૂછાય, જોકે એવા નથી પણ કહી દેવું સારું ને. એ બધી સન્માનની ભૂખ છે ને વેવાય વેલામાં રાખવી. તો મને એક જણો કે ન્યા કઈ સરભરા થતી નથી એટલે કઈ રાખી. એ કોઈ ભાવ નથી પૂછતા, એમ કે તો ભાવ નથી પૂછતા તો એ એમને પડ્યા રહેવું સારું, પણ અહીંયા ભાવ પૂછવાની વાત જ ના કરવી. અહીંયા અત્યારે તમે જેટલો ભાવ નહીં પૂછાવાનો કરો એટલો ઉપર ભાવ પૂછાશે. પણ આટલું હોવા છતાં, આટલી ઉંમર થઈ ગઈ હોય છતાં, હવે નાનામાં નાનો સાધુ ગગલાવે, ગમે એમ કરે, ખીજાઈ જાય, ગમે તેમ કરે, કોઈથી કોઈનો હારે રહેવું મહિમા રાખવો, કોઈનો એટલો એવો અભાવ ન આવે. નાનામાં નાના હોય ને ગમે તેમ કિયત હોય, જરાય એને મોગરો મરડાય નહીં, મોગરો મરડાય નહીં, નાકનું ટીચકું મરડાય નહીં, ગજબ છે ને. શરીર આખું ઘસી નાખ્યું હોય ને આટલી સેવા કરી હોય છતાં એને ગમે તેમ કયો ખાવા આપો ન આપો. કાલે ઊભા હતા તો કોઈ કીધું છે કે હમણાં તમને દૂધ આપું છું, તો એ તો ઊભા રહ્યા, દૂધ દેવાળો ભૂલી ગયો, તો એ તો ઊભા છે, તો એમ નથી લ્યો સે અહીં કોઈ ભાવ પૂછે છે, દૂધનું કંઈ વ્યાઈ ગયા, અડધો કલાકથી ઊભો છું, આવું હોય હું અમારે પડ્યું છે એવું નહીં. મેં કહ્યું કેમ ઊભા છો, તો કે દૂધનું કીધું છે હમણાં આપશે. મેં કીધું કોને કીધું છે, ઓલાને કીધું છે, એ તો બીજું કામમાં જ લાગી ગયા છે, કે ભૂલી ગયા છે, ભૂલી ગયા છે, કંઈ વાંધો ઊભો છે. કેવું કહેવાય, આ આડંબર કરવાથી આ ના આવે, એમ સહજ ગુણ છે. બસ ઘરમાંય માણસ કાંઈક તો માન રાખે, 10-15 મિનિટ થઈ જાય ને ઘરવાળી પાસે પાણી કે દૂધ કે ચા કે કાંઈ માગ્યું હોય, ન આવ્યું હોય તોય રમરમાવટ થાય. હે, ઘડિયાળમાં જોજે, આંખો છે કડા, જોવો જ રીત. તમારે ખાવું પીવું હોય ત્યારે બધા બરાબર મરી જાય છે, અમારે અહીંયા બસ ઘરમાં કુતરા જેટલું માન નહીં, એમ સમજી રાખજો. અમારા પૈસા ઉપર તમે લેર કરો છો, હા એ તો હું ડાયો કે તને રાખી, નહીં તે ભળતી બસમાં મોકલી દીધી હોત તો. અરે ધમાલ થઈ જાય એમ કહેવાની વાત એ છે, છતાં આ જો હાવ નિર્માણ છે એવા. આવા ગુણ તો પૂર્વના કંઈક અર્જિત હોય તો થાય, બાકી રહેવું બહુ સરળ છે. પણ અરે અરે કહું છું કે ભાઈ સત્સંગમાં આવા લોકો ફાવે છે, એટલે એવું થવાની કોશિશ કરવી. ફરી વાર હું કહું ને, એકવાર આપણે કીધું છે કે સાચવવા પડે એ સંબંધો સાચા ન ગણાય, સાચા સંબંધો હોય એને ક્યારેય સાચવવા પડતા નથી. એને પણ મેં એ બહુ જોયું છે. ઓ આ તમને મારે બહુ દુઃખતે હૃદયે એક આ વાત કહી દઉં છું, હરિભક્તોને સાધુની ગરજ હોય, સાચી વાત છે ને, પણ એટલી ને એટલી સાવ નગદ વાત છે કે એને જ્યાં સુધી ગરજ હોય એની તો આપણને ખબર નથી, એને જ્યારે ક્યારેક ગરજ પૂરી થઈ જાય છે એ અમને કાંઈ ખબર પડતી નથી. એવા કેટલાય જોયા, અચાનક એને કાંઈ ગરજ પૂરી થઈ જાય, પછી એને કાંઈ લેવા દેવા જ નહીં, જાણે કાંઈ આપણે ઓળખાણ નથી, ઓળખતા નથી, કશું નથી, કાંઈ નથી, કાંઈ નથી, બસ કાંઈ નહીં. એ મહિલામાં એવા લિસ્ટમાં તમે પણ આવી શકો એમ છે, એવું કંઈ નથી. તમારે અત્યારે અહીં છો ને ગરજ છે, તો તમે સામી સામી કરતા હો, હવ ને એમ મને નહીં, કોઈ નહીં. તમારે પૂરું થઈ જાય તો પછી તમે ક્યાં વ્યાજ આવો છો? સંતોને એમ હોય કે આમના માટે આટલું બધું આપણે સંસ્થાએ કે ભાઈ કંઈ કર્યું છે તો એ તો આપણા જ હોય ને, એને આપણું કાંઈ રહ્યું જ ન હોય. કદાચ એના માટે આપણે શરીર ઘસ્યું હોય તો એને કાંઈ નથી હોતું. એટલે આવું છે, આવું બને છે એમ, એ ગમે ત્યારે મોઢું મોડી લે છે. અને વિચારો, હવે તમે ગમે ત્યારે આવતા બંધ થઈ જાઓ તો તમારે તમને શું, એને પાસે કાંઈ લીગલી કેસ થાય છે? હે, બે વાર કે તમે કહો કે નથી આવવું, નથી આવવાતું, નથી સમય, તો પછી શું કરી લેવું તમને? અને તમને જ્યારે ક્યાંય એવું ના લાગતું હોય તો તમે આવીને કાંડા મળીને કે સ્વામી તમારે તો બોલવું જ પડે ને, તમારે તો આવવું જ પડે ને, તમારે તો દર્શન દેવા જ પડે ને, તમારે વાતો કરવી જ પડે ને, તમે ન હો તો અમારું શું? એટલે તમે યાદ આવતી અમારું શું એ તું કઈ વિચારતા જ નથી. ત્યારે વિચાર આવવો જોઈએ ને કે આપણે વ્યાઈ ગયા, એને મૂકી દીધા, આપણે આપણે આપણે કરી કરીને એને પકડી રાખ્યા હતા, પછી આપણને જયારે ઓલું પતી ગયું ત્યારે આપણે તો ઉલાળીઓ કરીને જતા રહ્યા હતા, એનું શું? એ તો કોઈ પૂછવા નથી આવતું. આવું તો બહુ છે, વિચારવું, સંબંધો ને થોડા વિચારો, સાવ એક તરફી ગરજ હોય ત્યાં સુધી રાખવાનો, પછી જય સીતારામ. પણ બહુ થૂકના હાંધા જેવું છે, ઘણા એમને મળે ને સ્વામી તમે છો તમે સહી, પણ પછી ક્યારે મટી જાય છે એ કાંઈ ખબર નથી પડતી. ત્યારે આપણને એમ થાય કે સારું આપણે વિશ્વાસ છે, કોઈ હરી ભજતો હોય તો આપણે એના માટે થોડું ઘસાવું, બિચારો આપણે લીધે જો ભજન કરતો હોય તો શું ખોટું છે, સારું ને, પણ પછી ક્યારે ઓલું થઈ જાય એ કંઈ ખબર નથી પડતી. ત્યારે આપણે એમ થોડું એમ કહેવાય છે ભાઈ તું અમારે લીધે હતો ને હવે શું છે. અને ગમે ત્યારે મૂકીને ગમે ત્યાં જતા રહીએ છે, કશું જ નહીં, કાંઈ કોઈ સેન્સ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પેલી નહીં, આવું બધું છે. આ તો દુકાનદારની સાથે ગ્રાહકનો જેવો સંબંધ હોય એવું થયું ને, ફાવે ત્યાં હોય ત્યાં માલ લે, નથી ફાવતું તો દુકાન બદલી નાખે, હવે કેમ છે કે બીજે ગોઈતું છું, ત્યાં માર માલ સારો મળે છે, સસ્તો મળે છે, સારું. એ તો વિચારવાની થોડી ઘણી વાતો હોય છે. તો એ ત્રિકમભાઈ, હા, તો આજે 20-25 વર્ષ પહેલાની આસપાસ સમય થયો છે ચીમનભાઈ પટેલની સરકાર,